ને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિશે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રકટ થઈ આવે છે અને કામ ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે. અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્ય વિવેકાદિક જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે. જેમ ખાર ભૂમિ હોય ને તેને વિશે ગમે તેટલો મેઘ વરસે પણ તેમાં તૃણાદિક ઉગતા ન હોય અને એ જ ખાર ભૂમિને વિશે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાપ ચડી જાય. પછી તે કાપ ભેળા વડ, પીપળા આદિ વૃક્ષના બીજ વાવ્યા હોય તે બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. તેમ જેના હૃદયને વિશે પૂર્વે કહ્યા જે સ્વધર્માદિક ગુણ તે દ્રઢ હોય અને જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઉઠે એમ ન હોય ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિશે કુસંગરૂપી પાણીને વેગે કરીને જગત વાર્તા રૂપિયો આવીને કાપ ભરાય. પછી તે કાપમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે બીજ રહ્યા છે તે સર્વે ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શું વાત આવી? શ્રદ્ધાવાન હોય, સાચા સંતનો સંગ મળે, એના વચનને વિશે જો એ શ્રદ્ધાવાન થાય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, વિવેક ઇત્યાદિ જે કલ્યાણકારી ગુણ છે એના હૃદયમાં ઉદય થાય. અને એ જ શ્રદ્ધાવાન વ્યક્તિ એને જો કુસંગનો યોગ થાય તો જેટલા પણ કાંઈ સદગુણ હોય એ બધાય ધોવાઈ જાય અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ઇત્યાદિ જે અધર્મ સર્ગના દોષો છે એના મોટા મોટા તોતિંગ વૃક્ષ થઈ જાય. સંસ્કૃતની અંદર ખૂબ સરસ કહ્યું છે કે વાસો યથા રંગ વશમ પ્રયાતિ. વસ્ત્રને આપણે જેવા રંગમાં બોળીએ એવા રંગનું થઈ જાય. સફેદ વસ્ત્ર હોય, કાળા રંગનું પાણી કરેલું હોય એમાં બોળીએ તો, લાલ રંગનું કરીએ તો. એવી જ રીતે આપણા જીવનનું છે, જેવો આપણે સંગ કરીશું એવા જ આપણે થઈશું. એટલે આપણી ઓળખાણ, આપણે કેવા માણસોનો સંગ કરીએ છીએ ને એના ઉપરથી થઈ જાય. આપણી આજુબાજુના પાંચ વ્યક્તિ કેવા છે એનો જો કોઈ તપાસ કરે તો આપણે કેવા છીએ એનો તપાસ કરવા એને જવું ન પડે. એટલા માટે છેલ્લે મહારાજે કીધું કે જગત વિષયરૂપી સુખનો અંકુર પણ ઉઠે એમ ન હોય, સ્વધર્મ, વૈરાગ્ય, વિવેકાદિક અનેક ગુણ વર્તતા હોય તો પણ એને કુસંગ તો કરવો જ નહીં. આવો જ એક પ્રસંગ આજે આપણે શ્રવણ કરવો છે કે એક કુસંગનું પરિણામ એ કેટલું ખરાબ હોઈ શકે છે. દક્ષિણ પ્રદેશમાં કૃષ્ણવીણા નદીને કિનારે રામદાસ કરીને ભગવદ્ ભક્ત બ્રાહ્મણ રહે. એમને એક દીકરો ને દીકરાનું નામ બિલ્વમંગળ. શું નામ? બિલ્વમંગળ. નાની ઉંમર પિતાએ શક્ય એટલું ધર્મશાસ્ત્રનું જ્ઞાન એને આપ્યું. પિતાના ભક્તિભાવ અને શિક્ષણના આ સંસ્કારને કારણે નાનપણથી જ બિલ્વ મંગળની અંદર અનેક પ્રકારના સદગુણો એ ઉદય થયા. શિષ્ટતા, શ્રદ્ધાવાન, આવા અનેક સદગુણોથી યુક્ત એ થયો. પરંતુ નસીબને કોણ પલટાવી શકે છે? ધીરે ધીરે એ મોટો થયો અને નસીબ જોગે એના માતા પિતાનું એક સાથે મૃત્યુ થયું. હવે ઘરની મિલકત ઉપર અધિકાર માત્ર એનો જ હતો. હિતોપદેશની અંદર એક સરસ શ્લોક છે, યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એકેકમપ્યનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ્. યુવાની, ધન, સત્તા અને અવિવેક આ ચાર એવા છે કે આમાંનું જો કોઈ એક પણ હોય તો મહા અનર્થને સર્જે, તો જે આ ચાર ભેળા થાય તો કેટલો મોટો અનર્થ સર્જાય. બિલ્વ મંગળ સાથે પણ કંઈક એવું થયું. યુવાની ઉંમર હતી, યુવાનીનું જોમ, વિપુલ પ્રમાણમાં ધન હતું, સત્તા પણ હતી અને સાથે સાથે સહેજે પૈસા વધારે હોય એટલે નબળા માણસોને કહેવું ન પડે કે તમે અમારા મિત્ર થાઓ, થઈ જાય. કુસંગી લોકો ગામની અંદર હતા એ બધાને ખબર પડી કે આની પાસે કંઈ બીજા કોઈ સંબંધી કે એવું કંઈ છે નહીં, ઘરની મિલકતનો અધિકારી એ પોતે એકલો જ છે. કુસંગી મિત્રો એના વધવા લાગ્યા અને એની સોબતને લઈને એનું અંતઃકરણ એ અનેક પ્રકારના દોષોનું ઘર થવા લાગ્યું. ધીરે ધીરે કામ, ક્રોધ, લોભ, મોહ ઇત્યાદિ દોષો એના અંતઃકરણની અંદર વધવા લાગ્યા. એક દિવસની વાત, ગામની અંદર ચિંતામણી નામની ગણિકા એનો નાચગાનનો કાર્યક્રમ યોજાયો. શોખીનોના ટોળે ટોળા એ જોવા માટે ગયા, જેમાંથી આજે બિલ્વ મંગળ પણ બાકાત નહોતો. બિલ્વ મંગળ પણ એ જોવા માટે ગયો. નાચગાન શરૂ થયું, લોકો જોવા લાગ્યા. બિલ્વ મંગળે જ્યાં દ્રશ્ય જોયું, ચિંતામણીનો નાચ જોઈ અને એનું મન એ અતિશય ચંચળ થઈ ગયું. પોતાના ધર્મ, નિયમ, તપ, વ્રત એ સર્વસ્વ આજે ચિંતામણી ઉપર એણે ન્યોછાવર કરી દીધું. અને પછી તો બિલ્વ મંગળના ચિંતનની એક જ ચીજ રહી, ચિંતામણી. બધું જ ભૂલી માત્ર એનું જ એ ચિંતવન કરવા લાગ્યો. ક્ષણ માત્રના કુસંગનું આ કેટલું મોટું પરિણામ કહેવાય. આજે જે લોકો આવી રીતે નાચગાન ગોઠવતા હોય એને ચેતવવાની જરૂર છે. કારણ કે આવા નાચગાન ગોઠવે તો કેટલાય પવિત્ર આત્માઓના જીવનના પતનનું કારણ એ બને છે અને એનું પાપ એ કેટલું બધું એને લાગે. ધીરે ધીરે બિલ્વ મંગળ એ દુર્ગુણોની ઊંડી ખીણમાં ધસવામાં લાગ્યો. એક દિવસની વાત, પિતાનું મૃત્યુ થયું હતું, એનું એક વર્ષ પૂરું થયું, પિતાના શ્રાદ્ધનો દિવસ હતો. એ દિવસે તો એ નાચગાન જોવા માટે ન જઈ શક્યો. સવારથી જ પોતાના કુળ પુરોહિત બ્રાહ્મણ હતા એમને બોલાવ્યા અને તમામ શ્રાદ્ધના વિધિમાં પોતે જોડાણો. શ્રાદ્ધના વિધિમાં પોતે જોડાયેલો હતો પણ એનું મન તો ચિંતામણીના ચિંતવનમાં જ હતું. પરિણામે એ શ્રાદ્ધ વિધિ પૂર્ણ કરી અને ફરીથી એ ચિંતામણીનું ઘર જ્યાં હતું એ બાજુ જવા લાગ્યો. ગામના લોકોને ખ્યાલ આવ્યો એટલે બિલ્વ મંગળને રોક્યો કે અરે બિલ્વ મંગળ, તું એક બ્રાહ્મણ છો, કાંઈક તો વિચાર કર, આજે તારા પિતાના શ્રાદ્ધનો દિવસ છે, આજે એવું કરવા માટે ન જવાય, એ નાચગાન જોવા માટે ન જવાય, માટે તું ચેતી જા, તારે આવું ન કરાય. પરે બિલ્વ મંગળનું હૃદય એ ધર્મ અને કર્મથી ક્યારનું શૂન્ય થઈ ચૂક્યું હતું. હવે સાંભળે બીજા, બિલ્વ મંગળે એ લોકોની કાંઈ વાત મનમાં લીધી નહીં અને તરત એ ચિંતામણીનું ઘર જે બાજુ હતું એ બાજુ જવા માટે તૈયાર થઈ ગયો, ચાલવા લાગ્યો. અને એ જ સમયે એવું જોરદાર તોફાન આવ્યું, આકાશની અંદર અંધકાર છવાઈ ગયો, વીજળીના જોરદાર કડાકા થાય, મેઘની એવી ગર્જના થાય અને નદીમાં ઘોડાપૂર આવ્યું. રાત્રિ દિવસ જે નાવિકો નદીની અંદર રહેતા હોય એ પણ પોતાની નાવને કિનારે બાંધી અને વૃક્ષનો આશરો લેવા માટે ગયા. પણ બિલ્વ મંગળ એણે આ દ્રશ્ય જોયું, એ પણ ધ્રુજી ઉઠો, પણ વાસનાનો એટલો પ્રબળ એને તીવ્ર ઈચ્છા કે એને લઈને એ નદીમાં કૂદવા માટે પણ તૈયાર થયો. પહેલાં તો તમામ નાવિકો જે પણ કાંઈ જોયા એ બધા પાસે આવી હાથ જોડી કરીને વિનંતી કરે કે મને તમે સામે પાર લઈ જાઓ, જેટલું પણ ભાડું જોતું હશે એટલું હું તમને આપીશ, માટે તમે મને સામે પાર લઈ જાઓ. પણ મોત સાથે બાથ કોણ ભીડે, કોઈ પણ તૈયાર ન થયું અને પરિણામે બિલ્વ મંગળે પોતે જ એ નદીમાં કૂદવાનો દુઃસાહસ કરી દીધું. નદીમાં કૂદો કામાતુરાણમ ન ભયમ ન લજ્જા, એને ભય પણ ન હોય અને શરમ પણ ન હોય. નદીમાં તો કૂદો અને નસીબ જોગે એક મળદું તરતું તરતું એ નદીમાં ત્યાંથી જતું હતું. બિલ્વ મંગળને તો બીજું કાંઈ ભાન જ નહોતું અને એમાંય અંધારું હતું, એટલે એને થયું કે આ લાકડું છે. મળદાના સહારે એણે નદી પાર કરી અને નદીની પેલે પાર ગયો જ્યાં માણસની ગંધ પણ નહોતી. ભયંકર એ અહિંસક પ્રાણીઓના અવાજો સંભળાય, સાથે સાથે એટલો ધોધમાર વરસાદ વરસે, એટલું તોફાન ઉપડેલું કે બીજા કોઈનો પણ અવાજ ન સંભળાય. એ ઘોડાપૂરની અંદર બિલ્વ મંગળના શરીર ઉપર જે વસ્ત્રો હતા એ વસ્ત્રો પણ ઘસાતા ઘસાતા, એ જોરદાર પ્રવાહ હતો એટલે વસ્ત્ર તમામ ઉતરી ગયા અને પોતે દિગંબર થઈ ગયું. એનું પણ એને ભાન નહોતું અને એ અવસ્થાની અંદર પોતે ચિંતામણીના ઘર બાજુ જાય છે. ચિંતામણી આજે નિશ્ચિંત હતી, એને એમ હતું કે આજે તો બિલ્વ મંગળ આવશે નહીં, કારણ કે કાલે એ વાત કરતો હતો કે આજે મારે પિતાનું શ્રાદ્ધ, કાલે મારે પિતાનું શ્રાદ્ધ છે એટલા માટે હું નહીં આવું. બ્રાહ્મણ કુમાર છે એટલે એને થયું કે નહીં આજે નહીં આવે, એટલે નિશ્ચિંત થઈને ઘરનું બારણું બંધ કરીને સૂતી હતી. અને આ બાજુ બિલ્વ મંગળ એ મળદાને એક બાજુ કિનારે રાખી અને એના ઘર બાજુ ચાલતો થયો. ચાલતા ચાલતા ઘર બાજુ પહોંચ્યો, બારણું ખટખટાવ્યું, પણ તોફાનનો એટલો બધો અવાજ કે એ જે દરવાજો ખખડાવતો હતો એનો અવાજ પણ આજે સંભળાતો નહોતો. પરિણામે થયું કે આજે દરવાજો નહીં ખુલે, એમાં વીજળીનો ચમકારો થયો અને વીજળીના ચમકારામાં જોયું તો ઘરનું જે છાજ હોય, ઘરના જે નળિયા હતા એમાં એક સર્પ લટકતો હતો. પણ એને થયું કે આ તો દોરડું લટકે છે, પરિણામે એ મરેલા સર્પના ટેકાને આધારે એ ચડી ગયો અને અંદર ગયો. અને જ્યાં ચિંતામણીએ આ દિગંબર અવસ્થામાં રહેલા બિલ્વ મંગળને પોતાની આંખ સામે પિતાના શ્રાદ્ધના દિવસે જોયો અને આશ્ચર્યચકિત થઈ ગઈ. ચિંતામણીએ કીધું, અરે આજે તો તારા પિતાના શ્રાદ્ધનો દિવસ છે અને આજે તું મારી પાસે શા માટે આવ્યો છો? ત્યારે બિલ્વ મંગળે કીધું કે મને ખૂબ જ ઈચ્છા હતી તને મળવાની, એટલા માટે હું આવ્યો છું. અરે પણ એ તો કહે કે તું કેવી રીતે આવ્યો? પછી એણે જે રીતે આવ્યો તો એ બધું વર્ણન કર્યું. થોડી વાર બાદ વરસાદ થંભી ગયો હતો એટલે ચિંતામણી ઘરની બહાર નીકળી અને દીવો કરી અને જ્યાં જોયું ત્યાં તો એ મરેલા સર્પને આધારે પોતે ઉપર ચડવો એવો ખ્યાલ આવ્યો. અને જ્યાં નદી કિનારે જઈને જોવે ત્યાં તો એક સડેલું દુર્ગંધ મારતું એ મળદું એને જોયું. જ્યારે બિલ્વ મંગળે આ જોયું કે હું આનો આશરો લઈ નદી પાર કરી અને આની આધારે હું આનો છાજ હતું એની ઉપર છત એની ઉપર હું ચડ્યો, એ પણ ધ્રુજી ગયો. અને અંતે ચિંતામણીએ બિલ્વ મંગળ ઉપર ફિટકાર વરસાવતા એટલું કહ્યું કે બિલ્વ મંગળ સાંભળી લે, આજે તારા પિતાના શ્રાદ્ધનો દિવસ છે, તું બ્રાહ્મણ કુમાર છો, તારે આવું ન કરવું જોઈએ, છતાં પણ તે આવું દુઃસાહસ કર્યું છે. આજે તું જેને પરમ સુંદરી માને છે એ મેદ માંસ વાત પિત્ત અને કફના એ મલોખા સિવાય એનું શરીર એનું કાંઈ અલગ નથી. તું આજે જેને પરમ સુંદરી માનીને પ્રેમ કરે છે અને જેની પાછળ તું ભટકે છે એ જ પરમ સુંદરીની દશા એક દિવસ આ મળેલા મરેલા મળદા જેવી થવાની છે. જે શરીર માટે તું આ તારી ઈચ્છાઓ પૂર્ણ કરે છે એવા તારા શરીરની દશા પણ આ મળદા જેવી જ થવાની છે. તું મારામાં જેવો આસક્ત છે એવો જ જો શ્યામ સુંદર મદન મોહન પરમાત્માના રૂપની અંદર આસક્ત હોત ને તો અત્યારના તો તને ક્યારનાય ભગવાન ભેટી ગયા હોત. ગુરુ મહારાજ પણ સરસ વાત કરે ને, આજે કળિયુગની અંદર લોકોનો હાથ જેટલો મોબાઈલ ઉપર ફરે છે એટલો જ હાથ જો માળા ઉપર ફરવા માંડે ને તો ભગવાન ક્યારનાય મળી જાય. ચિંતામણીના એક એક શબ્દો એ બિલ્વ મંગળના હૃદય સોસરવા ઉતરી ગયા અને બિલ્વ મંગળની હૃદય વીણાના શૂણો સુરો એ ઝણઝણવા લાગ્યા. બાળપણની અંદર પિતાએ જે સંસ્કારો આપેલા એ સંસ્કારો ફરીથી ઉદય થયા અને એના હૃદયની અંદર ઝબકારો થયો, વિવેક અગ્નિ પ્રગટ થયો અને એને થયું કે નહીં, ચિંતામણી જે વાત કરે છે ને એ બરાબર છે. એની વાત સાંભળતાની સાથે જ ચોધાર આંસુએ રડવા માંડ્યો અને ચિંતામણીના ચરણમાં પડી ગયો અને કહ્યું કે માં, આજે તમે મારી આંખો ઉઘાડી આપી છે, આજથી હું આવું કૃત્ય એ કોઈ પણ દિવસ નહીં કરું અને હું તમને વચન આપું છું કે હવેથી જેવી રીતે હું તમારા પ્રેમની અંદર પાગલ થઈ ગયો હતો, મને કાંઈ વાતાવરણનું કે એનું કાંઈ ભાન ન હતું, એવી જ રીતે મૂઢપણે હું ભગવાનના ભજનમાં રત થઈ જઈશ, બીજું કાંઈ પણ ભાન નહીં રાખું. અને આવી રીતે એને વચન આપી ત્યારથી એના ઘરથી વિદાય થયો અને શ્યામ સુંદરની પ્રેમાળ મનોહર મૂર્તિના દર્શન કરવા માટે પાગલની પેઠે બિલ્વ મંગળ આજે ઠેર ઠેર ભટકવા લાગ્યો છે. અને માત્ર હે હરિ હે હરિ હે હરિ, ભગવાન સિવાય જીવનની અંદર બીજું કાંઈ વાલું નથી રાખવું, આવી જ એક એની હૃદયની ઈચ્છાને જિજ્ઞાસા હતી. એ જ ચિંતવનની સાથે પોતે ઠેર ઠેર ભટકે છે. એક દિવસ થયું એવું કે પોતે રસ્તા ઉપર જતો હતો અને એ જ વખતે એક અત્યંત સુંદર રૂપવાન યુવતી એને ફરીથી જોઈ. હજી પૂર્વ સંસ્કાર પૂરેપૂરા નિર્મૂળ નહોતા થયા, પરિણામે આ દ્રશ્ય જોવાને કારણે વાસનાએ ફરીથી ઉદય થઈ. જ્યાં સુધી વાસનાએ પૂરેપૂરી નિર્મૂળ નથી થતી અને વિષયનો એમાં યોગ થાય તો મુમુક્ષુ હોવા છતાં પણ એ પાણી પાણી થઈ જાય છે. વાસના નિર્મૂળ નહોતી થઈ એટલે ફરીથી એ યુવતી પાછળ એના રૂપને જોવા માટે લાલાયિત થયો અને પરિણામે યુવતી જે બાજુ જતી હતી એ બાજુ એ પોતે ચાલવા લાગ્યો. ભગવાને ગીતાની અંદર ખૂબ સરસ કહ્યું છે, યત તોયપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણિ પ્રમાથિનિ હરંતિ પ્રસભમ મન. કે ગમે તેવો બુદ્ધિશાળી પુરુષ હોય પણ ઇન્દ્રિયો એટલી બધી પ્રમથન કરવા વાળી છે કે એક વખત એ ઇન્દ્રિયો વિષય તરફ દોટ મૂકે, ગમે એવું પોતાએ વશ કરેલું મન હોય તો પણ એ મનને ઇન્દ્રિયો છે ખેંચી જાય છે. બિલ્વ મંગળ સાથે પણ કાંઈક આવું જ થયું. એના હૃદયની અંદર મોહ વ્યાપી ગયો અને એક વખત મોહ વ્યાપે, બ્રહ્મવેતા સંત વાત કરતા હોય, પરમેશ્વર હોય એ વાત કરતા હોય તો પણ નથી મનાતું. ભગવાનને એ ભૂલી ગયો અને યુવતીની પાછળ પાછળ એ ચાલવા લાગ્યો. યુવતી એના ઘર સુધી પહોંચી, ઘરની અંદર ગઈ, બારણું બંધ કરી દીધું. ઉદાસ ચહેરે ગમગીન ચહેરે એ યુવતીની વાટ જોતો જોતો બિલ્વ મંગળ ઘરની બહાર બેઠો. એ જ વખતે એ ઘરના માલિક શેઠ એ બહાર આવ્યા અને જ્યાં આવીને જુએ ત્યાં તો એક ઉદાસ ગમગીન ચહેરે અતિથિ રૂપે એક બ્રાહ્મણને જોયા એટલે હાથ જોડાને કીધું કે હું તમારી શું સેવા કરી શકું. આજે નિષ્કપટ ભાવે બિલ્વ મંગળે જે પણ કાંઈ થયું હતું એનું વર્ણન કર્યું. એ વર્ણન કરતાની સાથે જ શેઠ તો ચોંકી ગયા, કારણ કે યુવતી બીજી કોઈ નહીં, એની ધર્મ પત્ની હતા. છતાં પણ શેઠને દયા આવી કે નિષ્કપટ ભાવે મને વાત કરી છે, ભલે હું અહીંયા ઉપસ્થિત હોય તો એ બીજું કાંઈ નહીં કરી શકે. જો આને મારી પત્નીના રૂપ જોવાથી જ તૃપ્તિ થતી હોય તો ભલે આજે રૂપને જોઈ લે. શેઠ અંદર પત્નીને બોલાવવા માટે ગયા અને આ બાજુ બિલ્વ મંગળના મનની અંદર જાત જાતના તરંગો ઉઠવા લાગ્યા કે અરે કેટલી શુભ સંસ્કારો એ મારા મનની અંદર હતા. એક વખત ચિંતામણીનું નાચગાન જોયું, કુસંગી મિત્રોનો સંગ થયો ને હું લોભાયો, વળી પાછો ત્યાંથી છૂટો અને ભગવાનનું ચિંતવન કરવા લાગ્યો ને વળી પાછું આ રૂપની અંદર લોભાણો. એક વખત જે અનન્ય ચિત્તથી ભગવાનનો આશરો કરી લે છે એના યોગ અને ક્ષેમનું વહન એ પછી ભગવાન કરે છે. આજે બિલ્વ મંગળની ચિંતા એ ભગવાનને થઈ અને ભગવાને એ બિલ્વ મંગળને રસ્તો સુજાડ્યો. ફરીથી અજ્ઞાનમાં અંત થયેલી બિલ્વ મંગળની આંખોની અંદર એ દિવ્ય ચક્ષુ એ ભગવાને પ્રદાન કર્યા અને બિલ્વ મંગળને સદવિચારો એ ધીરે ધીરે ઉદય થવા લાગ્યા. હજુ તો શેઠ એની પત્નીને બોલાવવા માટે જાય અને બોલાવીને આવે એ પહેલાં તો બિલ્વ મંગળના હૃદયની અંદર એવા શુભ વિચારો ઉદય થયા અને પોતાની જ આંખોને ઉપદેશ આપવા માંડ્યો. અરે અભાગણી આંખો, અત્યાર સુધી જો તમે મારી પાસે ન હોત ને તો અત્યાર સુધીમાં તો મેં ભગવાનને મેળવી લીધા હોત. તમારા કારણે જ હું આ રૂપની અંદર લોભાયો અને મારી આ દશા થઈ છે. માટે હવે જો હું તમારી સાથે મારી અંદર મારા શરીરમાં તમને સ્થાન આપું તો મારી સાથે આવા વધારે પ્રસંગો થાય ને, એમ વિચાર કરી અને બાજુમાં બીલી પત્રનું એક વૃક્ષ હતું, અણિયાળી એક ડાળી તોડી અને તરત જ એ ડાળી લઈ અને અણી હતી એ બંને આંખની અંદર ભોકી દીધી. રક્ત વહેવા લાગ્યું અને બિલ્વ મંગળ અંધ થઈ ગયો. શેઠ અને એની પત્નીએ જ્યાં બહાર આવે અને જ્યાં દ્રશ્ય જુએ ત્યાં તો એ બંને પણ રડવા લાગ્યા. પણ હવે તો એ નિરુપાય હતા, કાંઈ કરી શકે એમ નહોતા. બિલ્વ મંગળને થયું કે હવે તો માત્ર ભગવાનનું જ ચિંતવન કરવું છે અને હે હરિ આંખો દુખતી હોય, અંધ થયા હોય એટલે એનું દુઃખ હોય અને એ દુઃખની સાથે આજે હે હરિ ભગવાનના સ્મરણ સિવાય બીજું કંઈ કરતા નથી. ચારેય દિશાઓની અંદર એ ભગવાનના નામનો ગુંજારવ કરવા લાગ્યા અને એ ગુંજારવ કરતાની સાથે જ એ આંખો ફોડી એની સાથે જ એના ચિત્તની અંદર જે રહ્યો સહ્યો દોષ હતો, વાસનાનો દોષ, એ આજે નીકળી ગયો અને એની વાસના એ આજે નિર્મૂળ થઈ ગઈ. હવે તો એને નથી ભૂખનું ભાન કે નથી કાંઈ દેહનું ભાન કે હું ક્યાં જાઉં છું, નથી એનું પણ ભાન, નથી ઊંઘનું ભાન. હવે તો એ કૃષ્ણના રટનમાં એટલો મસ્ત થઈ ગયો છે કે એને બીજું કોઈ પણ પ્રકારનું ભાન હવે રહ્યું નથી. ક્યારેક જંગલમાં જાય છે તો ક્યારેક ગામની અંદર જાય છે, જમવાનું મળે તો જમે અને ન મળે તો એ જમતા પણ નથી. હવે તો માત્ર ભગવાનનું જ ચિંતવન કરે છે અને આ બાજુ ભગવાનને ચિંતા થઈ કે આવી જ રીતે જો એ વર્તશે તો એનો દેહ પડી જશે. અત્યારના કોઈ સ્વાર્થી ભક્ત હોય ને તો થોડા દિવસ થાય આંખો આવી રીતે એણે ફોડી નાખી હોય ને ભગવાન ન આવે તો શું કરે, ભગવાનને ગાળો દેવા માંડે કે આટ આટલું કર્યું છતાં પણ હજુ સુધી ભગવાન ન આવ્યા, કેટલા સ્વાર્થી છે. પ્રેમ છે હંમેશા સ્વાર્થ ને વાસનાથી કલંકિત થાય છે. ચઢહુન ચાતક પ્રીત પયોદ કે દોષ, કે મેઘ વરસાદ છે એ ચાતક પક્ષી ઉપર કદાચ પથરા વરસાવે ને અને એનો પાખો ફોડી નાખે તો પણ ચાતક પક્ષીને વરસાદનો ક્યારેય અવગુણ આવતો નથી. પ્રેમ હોય ત્યાં અવગુણ ક્યારેય પણ આવવાની સંભાવના જ નથી. બિલ્વ મંગળને તો ભગવાનના અવગુણ આવવાની જગ્યાએ ભગવાનના ગુણો, ભગવાનનો મહિમા અને ભગવાનનું નામ એ યાદ આવતું હતું. એને નિષ્કામ ને નિસ્વાર્થ ભાવ હતો એટલે ભગવાનનો અવગુણ આવવાની જગ્યાએ એનું વધારે ચિંતવન થતું હતું. ને દિવસે ને દિવસે એનું આ ચિંતવન વધતું જતું હતું. પરિણામે ભગવાનને ચિંતા થઈ બાળકનું રૂપ ધારણ કરી એમની પાસે આવ્યા અને ભગવાનની વાણી કેવી કીધી? વાણી મંગલ રૂપિણીમ ચ હસિતમ. ભગવાનની વાણી એ ખૂબ જ મંગળ છે, કલ્યાણકારી છે, મીઠી મધુર વાણી. એનાથી ભગવાને બાળક રૂપે પોકાર કર્યો કે હે બિલ્વ મંગળ. આટલું જ્યાં બોલ્યા ત્યાં તો એક લોહ ચુંબકની અંદર લોખંડ આકર્ષાય એમાં અવાજની સામે બિલ્વ મંગળ આકર્ષાયા. અવાજ સાંભળો, પૂછ્યું કે કોણ છો તમે અને તમારું નામ શું છે ને તમે શું કરો છો? અમારું નામ તો ઘણા બધા છે, અમે અહીંયા બાજુનું એક ઘર છે ત્યાં રહીએ છીએ, અને મને એવું છે કે તમે અંધ છો, ભૂખા છો, એટલે તમને જમાડવા માટે હું આવ્યો છું, માટે તમે જમી લ્યો, પછી જે પણ કાંઈ ફળ ફૂલ લાવ્યા હતા એ બિલ્વ મંગળને જમાડ્યું. અને પછી તો બિલ્વ મંગળના મનની અંદર ચિંતામણી પણ વહી ગઈ હતી, એ સુંદર રૂપ યુવતી જે દેખાઈ હતી એ પણ વહી ગઈ હતી, પણ હવે આ બાળક એ અવાજથી કાન દ્વારા એ વિષય અંદર ગયો ને, એટલે હવે બાળકનું સ્મરણ વધવા લાગ્યું. અને થયું કે બાળક વધારે મારી પાસે રહે, વારે વારે ને દિવસે દિવસે મારી પાસે આવે. બાળક જતા જતા કહી ગયો કે આવતા દિવસે હું પાછો કાલે આવીશ અને ફરીથી તમને જમાડીશ. બિલ્વ મંગળને તો એ જ રાહ કે બાળક ક્યારે આવે, ક્યારે મને જમાડે, ક્યારે મારી સાથે બોલે. હવે બાળકનું ચિંતન થવા લાગ્યું. થોડા દિવસો આમ પસાર થયા, વળી બિલ્વ મંગળને વિચાર થયો, અરે ગણિકામાંથી છૂટા તો યુવતીમાં લોભાણા, યુવતીમાંથી છૂટા આંખો ફોડી નાખી, અને વળી પાછું હું બાળકમાં લોભાણું. અને એ જ વખતે રસીલો બાળક એની પાસે આવ્યો અને હાથ પકડી લીધો. અરે તમે શું વિચાર કરો છો? અરે હું કાંઈ વિચાર નથી કરતો, હું તો એ વિચાર કરતો હતો કે તું ક્યારે આવ અને ક્યારે મને ભોજન કરા. અરે લ્યો લ્યો આ જમવાનું લ્યો. પછી તો બિલ્વ મંગળ જેમા અને કીધું કે તમારે વૃંદાવન આવવું છે? બાળકે પૂછ્યું. અને જ્યાં વૃંદાવનનું નામ સાંભળ્યું ત્યાં તો બિલ્વ મંગળ બધું જ ભૂલી ગયા. થયું કે ભગવાનના ત્યાં સાનિધ્ય હશે, મને દર્શન થશે. કહ્યું કે મારે વૃંદાવન તો જવું છે, પણ અત્યારે હું નિરાધાર છું, કઈ રીતે જવું? મારી આંખો ફૂટેલી છે, હું કઈ જોઈ શકતો નથી, માટે હું નથી જઈ શકું એમ. અરે તમે જરા પણ ચિંતા ન કરો, લ્યો આ લાકડીનો ટેકો અને ચાલો મારી સાથે, હું તમને વૃંદાવન પહોંચાડી દઈશ. અરે ચાલો ચાલો, તમારી સાથે તો મને ખૂબ આનંદ આવશે. અને એ બાળકનો હાથ પકડી અને બિલ્વ મંગળ ચાલતા થયા, અને ધીરે ધીરે ચાલતા ચાલતા કેટલાય દિવસો બાદ એ વૃંદાવન પહોંચ્યા. વૃંદાવન પહોંચ્યા એટલે બાળકે કીધું કે જુઓ આ સામે દેખાય, સામે વૃંદાવન આવી ગયું છે, માટે હવે હું જાઉં છું. અને એ જ વખતે બિલ્વ મંગળે થયું કે હવે આ બાળકને આપણે જવા દેવો નથી, કારણ કે અત્યાર સુધી એની ઓળખાણ હતી તો વૃંદાવન પહોંચી ગયા, હવે અહીંયા બીજા કોની સાથે ઓળખાણ કરવી? માટે થયું કે હવે આપણે આ બાળકને જવા દેવો નથી. બાળકે તો જીદ પકડી કે નહીં, મારે જવું જ છે. અને એ જ વખતે ભગવાનની ઈચ્છાથી બિલ્વ મંગળને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, અને એ જે બાળક એ પોતે બાળક માનતો હતો એ જ બાળકની અંદર એને ભગવાનના દર્શન થવા લાગ્યા. અને જેવા એ બાળકની અંદર ભગવાનના દર્શન થયા કે દર્શન થતાની સાથે જ એના જીવ ઇન્દ્રિયોને અંતઃકરણ એ ત્રણેય એક થઈ અને એની મૂર્તિમાં એવા લોભાઈ ગયા કે હાથ છોડવા માટે હવે તૈયાર નહોતા થતા. ભગવાન કહે કે મારે હવે જવું છે, ખૂબ જ મોડું થઈ ગયું છે, હવે હું તમારી પાસે રહેવા નથી માગતો, માટે મારો હાથ મૂકી દો. બિલ્વ મંગળ કહે કે કેટલાય દિવસ સુધી તમારી માટે હું તડપો, તમારી માટે મેં મારી આંખો ફોડી, કેટલાય દિવસ સુધી હું ભૂખો રહ્યો, ગામો ગામની અંદર જંગલની અંદર ભટક્યો, આજે તમે હાથમાં આવ્યા છો, હવે તમને હું ક્યારે પણ મૂકવાનો નથી. ભગવાન કહે કે નહીં, અમારે તો જવું જ છે. અને જે માયાના બળના, જે ભગવાનની શક્તિ એવી માયા, એના આધારે આખું જગત એ પરિભ્રમણ કરે છે એ ભગવાનની તાકાતનો અંદાજ એ બિલ્વ મંગળને કઈ રીતે હોઈ શકે? અને એ ભગવાનની તાકાત આગળ આપણું શું ગજું? ભગવાને તો આમ ઝટકો માર્યો ત્યાં હાથ છૂટી ગયો. અને એ વખતે બિલ્વ મંગળે કહ્યું કે હસ્તમ ઉત્ક્ષિપ્ય યાતોસી બલાત કૃષ્ણમ કિમ અદ્ભુતમ હૃદયાત યદિ નિર્યાસી પૌરુષમ ગણયામી તે. કે હે ભગવાન, હાથ છોડાવીને તો અત્યારે તમે મારી પાસેથી નીકળી જાઓ છો, પણ હે ભગવાન, તમે મારા હૃદયમાંથી જો નીકળી જાઓ ને તો હું તમને પુરુષોત્તમ ગણું. અને થયું પણ એવું, ભગવાને એ વખતે હાથ છોડાવીને તો ગયા જતા હતા, પણ એના હૃદયમાંથી ક્યારેય પણ નીકળી ન શક્યા. એ જ વખતે ભગવાનનો એવો દિવ્ય સંકલ્પ, અને દિવ્ય સંકલ્પથી ભગવાને પોતાનો હાથ બિલ્વ મંગળની આંખો ઉપર ફેરવો, અને આંખો ઉપર ફેરવતાની સાથે જ એ બિલ્વ મંગળને ફરીથી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. અને એવી દિવ્ય દ્રષ્ટિ હતી કે એને ભગવાન સિવાય બીજું કાંઈ દેખાતું નહોતું. ભગવાનને જોયા એ ચોધાર આંસુએ એ રડવા માંડ્યો, ભગવાનના ચરણમાં ઢળી પડ્યો. ભગવાને પણ એમને ઊભા કરી ભગવાને એને છાતી સરસો ચાપી દીધો. એ વખતે દેવતાઓ આકાશની અંદર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. આજે ભક્ત અને ભગવાનનું એ અદ્ભુત મિલન થયું. અને પછી તો બિલ્વ મંગળ કે જેમને પાછળથી આંખો ફૂટી ગઈ હતી એટલે સુરદાસ નામ આપેલું, એ સુરદાસજી એ સમગ્ર જીવન કૃષ્ણ સ્મરણમાં એ એમ ભગવાનનું મહિમા ગાન કરવામાં એ વિતાવવા લાગ્યા. અને સમગ્ર જીવન ભગવાનના મહિમાનો, ભગવાનના નામના મહિમાનો પ્રચાર કરી અંતકાળે ગોલોકધામની અંદર સિધાવ્યા. ત્યારે આવી રીતે ખૂબ જ સારા સંસ્કાર હોય, બાળપણના સંસ્કાર હોય, છતાં પણ જો કુસંગ થાય તો ક્યાં પહોંચી જવાય એનું કાંઈ નક્કી નહીં. પછી જો ભગવાનનો એવો આશરો થઈ જાય, આપણા હૃદયની માત્ર એક જ ઈચ્છા હોય કે ભગવાન સિવાય જીવનની અંદર હવે બીજું કાંઈ જોતું નથી, તો વાંધો ન આવે. નહીતર તો જીવન ક્યાંય દુર્ગુણોની ખીણમાં ઊંડું ઉતરી જાય એનું કાંઈ નક્કી ન કહેવાય. શાસ્ત્રીજી મહારાજના જીવનમાં જોઈએ તો સ્વામી પણ કેવા જાગ્રત મહાપુરુષ, સાધુ થવા માટે નીકળે અને ખેડૂત એમ કહે કે ગાડામાં બેસી જાવ, તો કહે કે મારે ગાડામાં ન બેસાય. પૂજ્ય ગુરુ મહારાજ પણ એટલા જાગ્રત, સ્વામી કહે કે છાત્રાલયની અંદર હતા ત્યારે મારો પુરાણી સ્વામી, પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી સિવાય બીજો કોઈ મિત્ર જ નહોતો, સાધુ જ મિત્ર. બોલો, સ્વામી કહે મેં ક્યારેય બાળપણની અંદર ફટાકડા નથી ફોડ્યા. કેટ કેટલાય આવા જાગૃતિના સંસ્મરણો એ વડીલ સંતોના જીવનની અંદર જોવા મળે. ત્યારે આપણા તમામ વડીલ સંતો એ પણ આટલા જાગ્રત છે, ત્યારે આપણા જીવનની અંદર પણ આટલી જાગ્રતતા આવે, દિવસે દિવસે આપણે નિર્વાસનિક થઈને મહારાજનું ભજન કરી શકીએ, એટલી પ્રાર્થના સાથે આજની કથાને વિરમીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ